શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 51મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, તે લોજપુરમાં ઉદ્ધવાવતાર જગદગુરુ શ્રી રામાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી આદિ 50 ત્યાગી શિષ્યો રહેતા હતા. તેમાંના એક સુખાનંદ નામના સંત ત્યાં વાવ ઉપર સ્નાન કરવા પધાર્યા અને વાવના કાંઠે ધ્યાન મુદ્રામાં બેઠેલા એક અલૌકિક બ્રહ્મચારીને નિહાળ્યા. તે સમયે તપસ્વી શ્રેષ્ઠ બાલયોગીને નમસ્કાર કરી સુખાનંદ સ્વામી પૂછવા લાગ્યા કે, હે વર્ણિરાજ, આપનું ક્યા દેશમાંથી શુભ આગમન થયું છે અને અહીંથી ક્યા દેશ તરફ આપનું પ્રયાણ થશે? આપ કૃપા કરીને મને જણાવશો. સુખાનંદ સ્વામીના વચનો સાંભળી શ્રી નીલકંઠ બ્રહ્મચારી કહેવા લાગ્યા કે, હું ઉત્તર કૌશલ દેશથી નીકળી તીર્થોમાં વિચરણ કરતો કરતો દૈવ ઈચ્છાથી અહીં આવ્યો છું, પણ તમે ક્યા સંપ્રદાયના સાધુ છો અને કોના શિષ્ય છો તે મને કહો. આ પ્રમાણે શ્રીહરિનો સામો પ્રશ્ન સાંભળી સુખાનંદ સ્વામી કહેવા લાગ્યા કે, આ પૃથ્વી પર અત્યારે ભગવાનપણાની પ્રસિદ્ધિને પામેલા રામાનંદ સ્વામી છે. તેમના ત્યાગી સાધુઓની સાથે બીજા હજારો ગૃહસ્થ શિષ્યો છે. તેમાં જે ત્યાગી શિષ્યો છે તેના અગ્રણી સંત મુક્તાનંદ સ્વામી મારા સહિત 50 ત્યાગી સાધુઓના મંડળની સાથે અહીં બિરાજે છે. હું અહીં સ્નાન કરવા માટે આવ્યો ને સદભાગ્યવશાત તપોનિધિ આપના દર્શન થયા, તેથી આપની સમીપે આવ્યો છું. આપનું દર્શન યોગી પુરુષોએ પણ કરવા જેવું છે. હે વર્ણિરાજ, અમારામાં મોટેરા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી છે, તે યોગના પારને પામેલા છે. ભગવાન શ્રીકૃષ્ણના એકાંતિક ભક્ત છે. પોતે તપસ્વી હોવા છતાં આપના જેવા તપોનિધિના દર્શન કરવાની ઝંખના ધરાવે છે. સમગ્ર દેહધારીઓને દર્શન કરવા જેવા એ સંત છે. ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી આપના જેવા યોગી પુરુષોની સેવા કરવા માટે જ આ લોજપુરમાં મારા જેવા ગુરુભાઈઓની સાથે તે રહે છે. તો તપોનિધિ આપ તેમને આપનું દર્શન આપો. જો આપ ત્યાં નહીં પધારો તો તે સ્વામી જ મારી પાસેથી આપનો વૃત્તાંત સાંભળી તરત જ આપના દર્શન કરવા અહીં પધારશે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણેના સુખાનંદ સ્વામીના વચનો સાંભળી મુક્તાનંદ સ્વામી જેવા યોગી પુરુષના દર્શનને જ તીર્થયાત્રાનું સાચું ફળ જાણી વર્ણિરાજ શ્રીહરિ સુખાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, હે મુનિ, વનમાં નવા નવા વૃક્ષો નીચે નિત્ય નિવાસ કરતો હું પૂર કે ગામમાં ક્યારેય પ્રવેશ કરતો નથી, છતાં પણ તેવા યોગીના દર્શનને જ સર્વ તીર્થયાત્રાનું ફળ જાણું છું, તેથી હું જ તમારી સાથે તેમના દર્શન કરવા હમણાં આવું છું. એમ કહીને શ્રીહરિ તે જ ક્ષણે ઊભા થયા અને સુખાનંદ સ્વામી સાથે રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા. તેજસ્વી બ્રહ્મચારીને આવતા જોઈ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તત્કાળ ઊભા થઈ સન્મુખ ગયા. શ્રીહરિએ સંતોને નમસ્કાર કર્યા અને સંતોએ શ્રીહરિને નમસ્કાર કર્યા. ત્યાર પછી સૌ યથાયોગ્ય પોતપોતાના સ્થાને આવીને બેઠા. બિરાજેલા બાલયોગીના દર્શન કરી સૌ સંતો આશ્ચર્ય પામવા લાગ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તપ અને તેજથી દેદીપ્યમાન મન અને નેત્રોને આનંદ ઉપજાવતા શાંતમૂર્તિ શ્રીહરિના દર્શન કરી મુક્તાનંદ સ્વામી આદિ સંતો અનેક પ્રકારના તર્કવિતર્ક કરવા લાગ્યા. અરે, આપણે ધરતી પર અનેક તપસ્વીઓ અને યોગીઓને જોયા છે, પરંતુ આ વર્ણિરાજ જેવા યોગી આ ભૂમંડલમાં અત્યાર સુધી જોયા નથી અને સાંભળ્યા પણ નથી. કારણ કે ક્યાં આ બ્રહ્મચારીનું ઉગ્ર તપ અને ક્યાં બાલક્રીડાને ઉચિત એમની અવસ્થા? તેથી આ કોઈ સાધારણ મનુષ્ય તો નથી જ, પરંતુ मनुष्य रूप में कोई देवता होय तेम लागे छे। शुं वर्णी रूपे मनुष्याकृति धरनारा साक्षात सूर्य नारायण हशे अथवा चंद्र अग्नि के सनत कुमार तथा कार्तिक स्वामी हशे अथवा श्वेत द्वीपवासी कोई निरन्न मुक्त तो नहीं होय ने अथवा मूर्तिमान तप स्वयं आ नीलकंठ स्वरूपे तो नहीं पधार्यु होय ने। भले गमे ते होय पण आजे आपणे आ तपोनिधिना दर्शन थया ते आपणा मोटा भाग्य अने महा आनंदनी वात छे। एमनी सेवा करवाथी अपना गुरुवर्य श्री रामानंद स्वामी अपना उपर खूबज प्रसन्न थशे। हे राजन, आ प्रमाणे तर्क वितर्कनी साथे चर्चा करता संतो वर्णिराजनी सेवा करवा लागी गया। स्वयं मुक्तानंद स्वामीए वर्णिराजनु स्वागत करी आतिथ्य सत्कार करावियो अने वर्णिराज पण आवा हळाहळ कलियुगमां पण ते संतोने जितेन्द्रिय अने सुशील स्वभावना जाणी पोताने समागम करवा योग्य छे एम मानवा लाग्या। हे राजन, त्यार पछी बालयोगी श्रीहरि केवा केवा मोटा गुणोथी विशिष्ट आ संत छे एम जाणवानी इच्छा थी महान संत श्री मुक्तानंद स्वामीनी परीक्षा करवा बे हाथ जोड़ी विनयपूर्वक प्रश्नों पूछवा लाग्या। श्री नीलकंठवर्णी कहे छे, हे महामुनि, तमे अति सुग्न छो। शतशास्त्रमां कहेला लक्षणोए युक्त संतपुरुषोए तमने संत तरीके प्रमाणित कर्या छे। तेथी हे महामुनि, तमने जे हूँ प्रश्नों करूँ तेनो यथार्थ उत्तर आपजो। जीवनु स्वरूप शू छे, ईश्वरनु स्वरूप शू छे, तेमज मायानु स्वरूप शू छे, ब्रह्मनु स्वरूप अने परब्रह्मनु स्वरूप शू छे, आ सर्वेना पृथक पृथक लक्षणों जाणवानी मारा अंतरमा इच्छा वर्ते छे, तो तमे तेना लक्षणों मने जणावो। आ प्रमाणे वर्णिराजे सूक्ष्म प्रश्नों पूछ्या ते सांभळी मुक्तानंद स्वामी गुरु रामानंद स्वामीना मुखे थी अभ्यास दरमियान जे प्रकारे जाण्यु हतुं अने सांभळ्यु हतुं तेज प्रकारे तेनो उत्तर आपवा लाग्या। हे वर्णिराज, जीवात्मा स्थूल सूक्ष्म अने कारण शरीर में नखथी शिखा पर्यंत व्यापीने रहेलो छे। ते चक्षु आदि इंद्रियो अने मन आदि अंतःकरण द्वारा विविध क्रियाओने करे छे। हकीकते ते जीव अजन्मा छे, नित्य छे, शाश्वत छे, कोईनाथी पण विभाग न करी शकाय तेवो निरंश छे, अविनाशी छे, प्रकाशरूप छे तथा इंद्रियो अंतःकरण ने प्रकाश करनारो छे। तेमज हे वर्णिराज, गीता मां कहेला अछेद्य अभेद्य आदि लक्षणों थी संपन्न छे। हे वर्णिराज, ईश्वर छे ते विराट, सूत्रात्मा अने अव्याकृत आ त्रण शरीर मां अन्वयपणे उपासनाना बड़े प्राप्त थयेली सामर्थ्य थी जगतनी उत्पत्ति स्थिति अने प्रलयरूप कर्मने करे छे अने ते सर्वज्ञ छे एवा पुरुषने ईश्वर जाणवा। हे वर्णिराज, माया छे ते जीवात्मानी उत्पत्तिना क्षेत्ररूप छे। जेम बीजने उगवा पृथ्वीनो आधार जोईए तेम जीवने शरीर प्राप्त करवा मायानी जरूर पड़े छे। ते अनादि छे, जड़ चिदात्मिका छे, तमोमयी अर्थात गाढ़ अंधकार रूप छे, भगवान श्रीहरिनी शक्ति स्वरूपा छे, कार्य अने कारण स्वरूपा छे, सत्व रज अने तम आ त्रण गुणवाड़ी छे। ते अजन्मा छे, अज्ञान स्वरूपा छे। आवी मायाने पण भगवान श्रीहरिनो आश्रय करनारा जीवात्माओ तरी जाए छे। आ मायाना लक्षणों छे। हे वर्णिराज, ब्रह्म छे ते सत्य स्वरूप छे, ज्ञान स्वरूप अर्थात चैतन्य स्वरूप छे, अनंत स्वरूप छे, पूर्ण स्वरूप अर्थात सर्वव्यापक छे, अखंड अविनाशी छे, अक्षर छे। आवु जे ब्रह्म ते भगवान वासुदेवनु धाम छे, अमूर्त स्वरूपे भगवान ने अने मुक्तोने धारी रहेलू छे अने मूर्तिमान स्वरूपे अखंड भगवाननी सेवामां हाजर रहे छे। તે શુદ્ધ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ અને અવિકારી છે અને માયા આદિ સર્વને પ્રકાશ કરનારું છે, તે સર્વે બ્રહ્માંડોનો આધાર છે. આ પ્રમાણે બ્રહ્મના લક્ષણો છે તે તમે જાણો. હે વર્ણિરાજ, જે નારાયણ છે તે જ વાસુદેવ છે અને તે જ પરબ્રહ્મ છે. તે સ્વતંત્ર છે, સ્વયં પ્રકાશ છે ને સદાય આનંદમય દિવ્ય મૂર્તિ છે. સર્વમાં વ્યાપીને રહેલા વિષ્ણુ છે. તે સદાય શ્યામસુંદર મૂર્તિ કૃષ્ણ છે. તે સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય અને સામર્થ્યથી ક્યારેય પણ દૂર થતા ન હોવાથી અચ્યુત છે. તેમાં કોઈ વિકાર ન હોવાથી અવ્યય છે. તે સર્વજ્ઞ છે, સત્ય સંકલ્પ છે, સર્વના કર્મફળ પ્રદાતા છે, સર્વાંતરયામી છે. સર્વે શક્તિઓ તેની સદાય સેવા કરે છે. તે સર્વે ઈશ્વરોના પણ પરમેશ્વર છે. તે પોતાની યોગેશ્વરીય રૂપ અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપીને અન્વયપણે રહેલા છે અને અક્ષરબ્રહ્મધામમાં સ્વયં સ્વસ્વરૂપે મૂર્તિમાન વ્યતિરેકપણે પણ રહ્યા છે. તે કાળમાયા આદિ સર્વના નિયંતા છે અને તે સર્વે કારણના કારણ પણ છે. અક્ષર પર્યંત સર્વે આત્માઓના પણ તે આત્મા હોવાથી પરમાત્મા કહેલા છે. હે વર્ણિરાજ, આ પરબ્રહ્મના લક્ષણ છે. તે પરબ્રહ્મ જ એક સર્વે મુમુક્ષુ જીવાત્માઓને ઉપાસના કરવા યોગ્ય અને ભજન સ્મરણ કરવા યોગ્ય છે. હે વર્ણિરાજ, આ પ્રમાણે મેં મારી મતિ અનુસાર ગુરુમુખેથી જે રીતે સાંભળ્યું હતું તે જ રીતે વર્ણન કરી તમારા પ્રશ્નોના ઉત્તર કર્યા છે અને વિશેષપણે એમના લક્ષણો અમારા ગુરુ રામાનંદ સ્વામી જાણે છે. એટલું જ નહીં પણ સ્વામી તો એ સર્વેના સ્વરૂપને પ્રત્યક્ષ દેખે પણ છે. વધુમાં પોતાના પ્રતાપથી મુમુક્ષુઓને તેના સાક્ષાત દર્શન પણ કરાવે છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે કહીને સંપ્રદાયના અગ્રણી સંત શ્રી મુક્તાનંદ સ્વામી વિરામ પામ્યા ત્યારે વર્ણિરાજ શ્રીહરિ પણ તેમના વચનો સાંભળીને બહુ જ પ્રસન્ન થયા. આ સાધુ સ્વભાવથી સરળ અને નિષ્કપટ સંત છે એમ જાણી શ્રી નીલકંઠવર્ણી કહેવા લાગ્યા કે, હે મુનિ, તમે જે ઉત્તર કર્યો તે સંપૂર્ણ સત્ય છે. તેમાં મને કોઈ પણ પ્રકારનો સંશય નથી. હે મુનિ, તીર્થોમાં વિચરણ દરમિયાન મેં ઘણા બધા શાસ્ત્રવેત્તા વિદ્વાનોને આ પ્રશ્નો પૂછ્યા છે, પરંતુ તેમાંથી કોઈ પણ તમારા જેવા યથાર્થ ઉત્તરો આપી શક્યા નથી. તમે સર્વે સંતો શાસ્ત્રોક્ત લક્ષણથી સંપન્ન મહાન સાધુ પુરુષો છો. તમારા જેવા સંતોના દર્શનથી મને અંતરમાં બહુ જ આનંદ આવે છે. અંતર હર્ષથી નાચી ઉઠ્યું છે. હે રાજન, શ્રી નીલકંઠવર્ણીના વચનો સાંભળી મુક્તમુનિ પણ તેમને કહેવા લાગ્યા કે, હે વર્ણિરાજ, આ લોકમાં મેં હજારો ખ્યાતનામ તપસ્વીઓ જોયા છે પણ તમારા જેવા તપોનિધિના ક્યાંય દર્શન કર્યા નથી. હે યોગીરાજ, આવા અઘરા પ્રશ્નો કરવા અને પછી તેના યથાર્થ ઉત્તરો જાણવા, એમાં તો તમારી જ બુદ્ધિ સર્વ મનુષ્ય કરતાં સર્વોપરી વર્તે છે. ત્યાર પછી નીલકંઠવર્ણી તે સંતોને સાધુલક્ષણે સંપન્ન અને સાચા સાધુ જાણી કેટલાક દિવસો સુધી ત્યાં સ્થિર થયા અને તે સર્વે સંતો પણ શ્રીહરિની શ્રદ્ધાપૂર્વક સેવા અને સમાગમ કરવા લાગ્યા. પ્રાકૃત ભાષા કે સંસ્કૃત ભાષાના ગ્રંથોમાં બ્રહ્મવિદ્યા સંબંધી પ્રશ્નો પૂછવામાં કે તેના યથાર્થ ઉત્તરો આપવામાં કોઈ પણ બુદ્ધિમાન પુરુષ શ્રીહરિને જીતવા સમર્થ થતા નહીં. વિચક્ષણ સર્વે સંતો પણ શ્રીહરિમાં મનુષ્યોમાં સંભવે નહીં એવી અસાધારણ બુદ્ધિ જોઈ સાધારણ મનુષ્યપણાની બુદ્ધિ શ્રીહરિમાં ક્યારેય કરતા નહીં. કોઈ દિવ્ય પુરુષ છે એમ જાણતા વર્ણિના વેશમાં રહેતા સાક્ષાત શ્રીહરિના ગુણ અને ઐશ્વર્યના પારને નહીં પામેલા અને તેથી જ અતિ આશ્ચર્યચકિત થયેલા મુક્તાનંદ આદિ સર્વે સંતો સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરીને આવેલા ભગવાન શ્રીહરિની પ્રેમ અને ભાવથી ખૂબ સેવા કરવા લાગ્યા. હે ભોપાલ, સ્થિર દ્રષ્ટિવાળા ભગવાન શ્રીહરિ લોજપુરમાં મુક્તાનંદ સ્વામી આદિ સંતોના મુખેથી રાસેશ્વરી રાધાના પ્રાણપતિ ભગવાન શ્રીકૃષ્ણની અતિ પાવનકારી અને મનોહારી કથાનું નિત્ય અતિભાવથી શ્રવણ કરતા અને સાથોસાથ સદાય તપશ્ચર્યા પણ કરતા રહેતા. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીને 5 પ્રશ્નો કર્યા અને તેના ઉત્તરોથી બહુ જ ખુશી થઈ ત્યાં રોકાયા વગેરેનું નિરૂપણ કર્યું. એ નામે 51મો અધ્યાય પૂર્ણ થયો.